श्री पद्म पुराण उत्तरखंड अध्याय बे गंगा अवतरणनी संक्षिप्त कथा ने हरिद्वार नु महात्म्य। महादेव जी कहे छे, देवर्षियों में श्रेष्ठ नारद, हवे तमे परम पुण्यमय हरिद्वार नु महात्म्य सांभळो। ज्यां भगवती गंगा वहे छे त्यां उत्तम तीर्थ गणाय छे, त्यां देवता ऋषि अने मनुष्य निवास करे छे, त्यां साक्षात भगवान केशव नित्य बिराजमान रहे छे। विद्वन राजा भगीरथ तेज मार्ग थी भगवती गंगा ने लाव्या हता, तथा ते महात्माए गंगा जलनो स्पर्श करावीने पोताना पूर्वजोनो उद्धार कर्यो हतो। नारद अत्यंत सुंदर गंगा द्वार में जेवो जे रीते गंगाजी ने लई आव्या हता, ते बधा प्रसंग हूँ क्रमशः संभळावुं छुं। पूर्व काल में हरिश्चंद्र नामना एक राजा थई गया, जे त्रिभुवन में सत्यना पालन माटे प्रसिद्ध हता। तेमने रोहित नामे एक पुत्र हतो, जे भगवान विष्णु की भक्ति में तत्पर हतो। रोहित नो पुत्र वृक हतो, जे महान धर्मात्मा ने सदाचारी हतो। तेना पुत्र नो नाम सुबाहु हतो, सुबाहु नो गर नामे पुत्र हतो। एक समय काल योगे गर ने दुखी थवू पड़ी, अनेक राजाओं चढ़ाई करीने तेमना देश पर कब्जो करी लीधो। गर परिवार साथे भृगुनंदन अर्वना आश्रम पर गया और वे कृपापूर्वक त्यां तेमनी रक्षा करी, त्याज तेमने सगर नामनो पुत्र थयो। महात्मा भार्गवथी रक्षित थईने सगर तेज आश्रम पर मोटो थवा लाग्यो। मुनिए तेना यज्ञोपवीत वगैरह बधा यज्ञो क्षत्रियोचित संस्कार कराव्या, अस्त्र शस्त्र अने वेद विद्यानो पण तेने अभ्यास कराव्यो। त्यार पछी महातपस्वी राजा सगरे अर्व मुनि पासेथी आग्नेयास्त्र प्राप्त करी और संपूर्ण पृथ्वी पर भ्रमण करीने पोताना शत्रु तालजंग हैहय शक तथा पारद वंशियों वध करी नाख्यो। आ प्रमाणे बधाने जीतीने तेमणे धर्म संचयनो आरंभ कर्यो। राजाए अश्वमेघ यज्ञ अनुष्ठान करवा माटे अश्व छोड़ियो। ते अश्व ने पूर्व दक्षिण समुद्रना तट पर हरी लईने पृथ्वीनी अंदर पहुंचाड़ी देवामां आव्यो। त्यारे राजाए पोताना पुत्रों ने मोकलीने बधी बाजूथी ते स्थान ने खोदाव्यू। महासागर खोदती वेळाए तेव अश्व तो शोधी न शक्या, परंतु त्यां तपस्या करनारा महात्मा कपिल पर तेमनी दृष्टि पड़ी। सगर पुत्र उतावळा थईने तेमनी पासे गया अने महात्मा कपिल ने लक्ष्य करीने कहवा लाग्या, आज चोर छे। आ बधो घोंघाट सांभळीने भगवान कपिल समाधिमांथी जागी गया। ते समये तेमना नेत्रोमांथी अग्नि प्रगट थयो, जेथी 8000 जेथी 60000 सगर पुत्रो बळीने भस्म थई गया। पछी महायशस्वी राजाए यत्नपूर्वक ते अश्वने प्राप्त करीने अश्वमेघ यज्ञनो अनुष्ठान पूर्ण कर्यु। नारदजीए पूछ्युं, विज्ञानेश्वर, सगरना जे 60000 बलवान अने पराक्रमी पुत्रो हता, तेमनी उत्पत्ति कई रीते थई ए कहो। महादेवजीए कह्युं, नारद, राजा सगर ने बे पत्नीओ हती, ते बन्ने तपस्या द्वारा पोताना पाप दग्ध करी चूकी हती, तेथी प्रसन्न थईने मुनिश्रेष्ठ औरवे तेमने वरदान मांगवा कह्युं। ते बेमांथी एक राणीए 60000 पुत्र मांग्या अने बीजीए एक ज एवा पुत्र माटे प्रार्थना करी जे वंशधर होय। पहली राणीए तुंबड़ी में घना सुरवीर पुत्रों ने जन्म आप्यो, ते बधाने धाव एटले बीजी स्त्रीओ द्वारा मोटा करिया, घी थी भरेला घड़ाओं में मूकीने ते कुमारोनुं पोषण करवामां आव्युं। कपिला गायनुं दूध पीने ते बधा मोटा थया। बीजी राणीना गर्भथी पंचजन नामे पुत्र थयो, जे राजा बन्यो। पंचजननो अंशुमान नामे पराक्रमी पुत्र थयो। अंशुमनना दिलीप अने दिलीपना भगीरथ थया। भगीरथ उत्तम तपस्या द्वारा गंगाजीने पृथ्वी पर लई आव्या, तथा जेमणे गंगा ने समुद्र सुधी लई जईने तेमने पोतानी पुत्री रूपे अंगीकार कर्या। नारदजीए पूछ्युं, भगवन, राजा भगीरथ गंगा ने कई रीते लाव्या हता, तेमणे केवी तपस्या करी हती, ए बधुं मने कहो। महादेवजी बोल्या, नारद, રાજા ભગીરથ પોતાના પૂર્વજોના હિત માટે હિમાલય પર્વત પર ગયા. ત્યાં પહોંચીને તેમણે 10,000 વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેનાથી આદિદેવ ભગવાન નિરંજન શ્રી વિષ્ણુ પ્રસન્ન થયા. તેમની આજ્ઞાથી ગંગાજી આકાશમાંથી નીચે ઉતર્યા ને જ્યાં વિશ્વેશ્વર શ્રી શિવ બિરાજમાન રહે છે તે કૈલાસ પર્વત પર આવ્યા. ભગવાન શંકર કહે છે, મેં ગંગાજીને આવેલા જોઈને તેમને પોતાની જટામાં રાખી લીધા ને 10,000 વર્ષો સુધી તે જ રૂપમાં સ્થિત રહ્યો. આ બાજુ રાજા ભગીરથ ગંગાજીને ન જોઈને વિચાર કરવા લાગ્યા, ગંગા ક્યાં ચાલ્યા ગયા. ધ્યાન કરીને જ્યારે તેમણે જાણી લીધું કે ગંગાજીને મહાદેવજીએ ગ્રહણ કરી લીધા છે, ત્યારે તેઓ કૈલાસ પર્વત પર ગયા. મુનિશ્રેષ્ઠ ત્યાં જઈને તેઓ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેમની આરાધનાથી મેં પોતાના મસ્તકમાંથી એક વાળ ઉખાડી લીધો, તેની સાથે જ ત્રિપથગા ગંગાજી તેમને અર્પણ કરી દીધા. ગંગાજીને લઈને તેઓ પાતાળમાં, જ્યાં તેમના પૂર્વજ ભગવાન કપિલજી દ્વારા ભસ્મ થયા હતા, ત્યાં ગયા. તે સમયે ભગવાન વિષ્ણુના ચરણોથી પ્રગટ થયેલા ગંગાજી જ્યારે હરિદ્વારમાં આવ્યા ત્યારે તે દેવતાઓને માટે પણ દુર્લભ શ્રેષ્ઠ તીર્થ બની ગયું. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન તથા ખાસ કરીને શ્રી હરિના દર્શન કરીને તેમની પરિક્રમા કરે છે તેઓ દુઃખોથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મહત્યા જેવા અનેક પાપ સમૂહો પણ શ્રી હરિના દર્શન માત્રથી નષ્ટ થઈ જાય છે. એકવાર હું પણ હરિદ્વારમાં શ્રી હરિના સ્થાન પર ગયો હતો. તે સમયે તે તીર્થના પ્રભાવથી હું વિષ્ણુ સ્વરૂપ થઈ ગયો. બધા લોકો ત્યાં શ્રી હરિના દર્શન કરવા માત્રથી વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. પરમ સુંદર હરિદ્વાર તીર્થ મારી દ્રષ્ટિમાં સૌથી વધારે મહત્વશાળી છે. તે સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ અને ધર્મ અર્થ કામ મોક્ષરૂપી ચારે પુરુષાર્થ પ્રદાન કરનારું છે. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.